આપણે ઘણીવાર જવાબદારી એટલે માત્ર કામ અને કમાણી એવું જ માનીએ છીએ. પણ એક પ્રશ્ન પોતાને પૂછીએ કે જેના માટે બધું કરીએ છીએ એ પરિવારને કેટલો સમય આપીએ છીએ? પરિવાર સાથે બેસીને 2 મિનિટ હસવું, માતા પિતાની વાત ધ્યાનથી સાંભળવી, બાળકોની નાની નાની જીતમાં ખુશ થવું, જીવનસાથીને હું છું એવો અનુભવ કરાવવો, આ બધું એટલી મોટી જવાબદારી છે. કારણ કે પૈસા ફરી કમાઈ શકાય, પદવી પણ ફરી મેળવી શકાય, પણ વીતેલો સમય ક્યારેય પાછો આવતો નથી. જે પરિવારને આજે સમય ન આપ્યો એ કાલે આપણા માટે સમય કાઢી શકશે નહીં. એટલે યાદ રાખીએ, પરિવાર માટે સમય કાઢવો એ ફુરસદ નથી, એ જીવનની સૌથી મોટી જવાબદારી છે. ચાલો આજથી નક્કી કરીએ, દિવસમાં થોડો સમય પણ દિલથી માત્ર પરિવાર માટે.